એમણે એમ કહ્યું કે નામ રૂપ નું પરમાત્મામાં ત્રૈકાલિક અભાવ છે. પણ ભગવાન એવું નથી કેતા, ભગવાન સાવધાનીથી કે છે, તેમ કહે છે ત્રૈકાલિક નિષેધક પ્રતિયોગિત્વ મિથ્યાત્વમ. ભગવાન એમ નથી કેતા, ભગવાન બહુ સ્પષ્ટતા એમ કે છે કે યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર કો ભવાન મહાન તથા સર્વાણી ભૂતાની મત્સ્થાની. જેમ આકાશમાં વાયુ નિત્ય રહે છે, આપણને કોઈક વખતે અનુભવાતો હોય, કોઈક વખતે ન અનુભવાતો હોય. હમણાં પંખા ચાલે એટલે આપણને હવા અનુભવાય, એ વ્યક્ત થઈ ગઈ. પંખા ન ચાલે તો આપણને એમ લાગશે કે હવા નથી. પણ એવું હોય જ ન શકે, જો આ રૂમમાં આ હોલમાં હવા ન હોય તો પંખા હવાને પેદા કરતો નથી. પંખા તો ઘનીભૂત કરીને હવાને તમારી તરફ થો કરે છે, ખાલી હવાને પેદા કરતો નથી પંખા. પણ આપણે એમ સમજીએ કે પંખો હવા પેદા કરે, તો એ હવાની ગલતી નથી, હોલની ગલતી નથી, અને બિચારા પંખાની એ કોઈ ગલતી નથી. એ તો ખાલી તમને હવા આપી રહ્યો છે, પેદા નથી કરી રહ્યો. સાયન્ટિસ્ટો એ જે કઈ સેલ પેદા કર્યો તે પેદા નથી કર્યો, જે હતું અવેલેબલ એને ત્યાં પ્રકટ કરી દીધું છે. આપણે ગર્ભમાંથી માતા પિતાના સંતતિ ઉત્પન્ન થાય છે કે નહીં, તો આપણે પેદા કરીએ છીએ એને કે પ્રકટ કરીએ છીએ. જેમ માખણ છાશમાં હોય જ છે, વલોવણથી કેવળ તે તરીને ઉપર આવી જતું હોય છે, પેદા નથી થતો. પેદા થવી એક જુદી વસ્તુ છે અને વલોવણથી તરીને ઉપર આવી જાય તે એક વસ્તુ જુદી છે. તેમ આત્મા સર્વત્ર પ્રસરી રહેલો છે, એને અમુક રીતે વલોવણ કરતા આપણને આવે તો પેદા થઈ જાય, ઉપર તરીને આવી જાય. એ ઉપર તરી ના આવે એનો મતલબ એને પેદા કર્યો એવો અર્થ લેવાનો નથી. જેમ છાશમાંથી માખણ પેદા નથી થતો, જે છે છુપાયેલું તે પ્રકટ થઈ જાય છે, જે અવ્યક્ત મૂર્તિ છે તે વ્યક્ત મૂર્તિ થઈ જાય છે. અંતર એટલું જ. એમ પરમાત્મા રૂપે દરેક ઠેકાણે પ્રભુ ઉપસ્થિત છે, અને થોડીક વલોવણ કરો જ્ઞાનથી, થોડુંક વલોવણ એનું કરો કર્મથી, થોડુંક વલોવણ એનું કરો ભક્તિથી, કે તરત કૃષ્ણ રૂપે પ્રકટ થઈ જશે, તરત જો રામ રૂપે પ્રકટ થઈ જશે, તરત શિવ રૂપે પ્રકટ થઈ જશે. થોડીક વલોવણની જરૂરત છે. પરમાત્માને તમે કર્મથી, જ્ઞાનથી, ભક્તિથી વલોવણ કરો, અને જો કેવો સાકાર ઘનીભૂત પરમાત્મા તમારી સામે પ્રકટ થાય છે, લો આપણને થાય કે પ્રકટ થયો તેથી મિથ્યા થવું જોઈએ. કેમ કે યજ્ઞ જન્યમ તદ્દત મિથ્યા. અરે પણ એ જન્ય છે જ નહીં, એ તો પ્રકટ થઈ રહ્યો છે, હતો એમાં, તેમાં જ હતો તે પ્રકટ થઈ રહ્યો છે. યતા સાશસ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન તથા સર્વાણી ભૂતાની મત્સ્થાની ઇત્યુપધારય. એ આકાશમાં વાયુ જેમ ભરાઈ રહ્યો લે છે, પંખા એને વલોવણ કરીને છો કરે તો પ્રકટ થઈ જાય છે, તેવી રીતે પ્રત્યેક ભૂત મારામાં ઉપસ્થિત છે અવ્યક્ત મૂર્તિમાં. થોડીક વલોવણ હું સંકલ્પથી કરું કે હવે મારે રૂપ આ રૂપ ધારણ કરવું છે, તે રૂપ પ્રકટ થાય. સંકલ્પા દેવ અસ્ય રૂપા સમુત્તિષ્ઠતે એમ કે છે, સંકલ્પનું વલોવણ કરે પોતાનામાં પરમાત્મા અને રૂપ પ્રકટ થાય. તેથી પરમાત્મા સર્વ નિત્યમ કે છે ભગવાન. એમ નથી કહેતા કે હમણાં છે અને ક્યારે નથી, અને જ્ઞાન પ્રકટ થશે પછી આ રૂપ નહીં રહે જાય, એવું નથી. જ્ઞાન હોય કે ન હોય, પરમાત્મામાં તો રૂપ રહે જ છે, જેમ છાશમાં માખણ રહે છે. આપણે એનું વલોવણ કરીને ઉપર તરતું કરીએ છીએ માખણને. એવી જ રીતે સર્વાણી ભૂતાની નિત્યમ મત્સ્થાની, દરેક ભૂત, દરેક વસ્તુ, દરેક નામ, દરેક રૂપ, એ ચાહે દેવ સૃષ્ટિ નો હોય, ચાહે દાનવ સૃષ્ટિ નો હોય, ચાહે માનવ સૃષ્ટિ નો હોય, કે ચાહે જંતુ સૃષ્ટિ નો હોય, ચાહે જળ સૃષ્ટિ નો હોય, પરમાત્મામાં દરેક નામ રૂપ ઉપસ્થિત છે અને વલોવણથી પ્રકટ થાય છે. એ જેવી રીતે પરમાત્મા પોતાના સંકલ્પથી વલોવણ કરીને પ્રકટ કરી શકે છે, તેવી જ રીતે આપણે પણ કર્મ જ્ઞાન ભક્તિથી આપણા ઉપાસ્ય રૂપોને વલોવણ કરીને પ્રકટ કરી શકીએ છીએ. થોડુંક ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવશે કે પરમાત્માનો રૂપ સમજ્યા વગર જો આપણે ભક્તિ કરવા બેસીએ તો કેવું કૌભાંડ થઈ જાય. આપણને એમ લાગે કે આ તો પથ્થરનો ટુકડો અંતે. આપણે એમ સમજીએ કે ઠીક છે, મૂર્તિ છે એ તો ઠીક છે, પણ આ મૂર્તિ છે તો અંતમાં સ્ટેપિંગ સ્ટોન ના. એટલે આપણે ત્યાં મહાપ્રભુજીએ બહુ સાવધાનીથી કહ્યું કે ના, સ્ટેપિંગ સ્ટોન એટલે તો કે મૂર્તિના મસ્તક ઉપર પગ મૂકીને તમે મુક્ત થઈ જાઓ. મૂર્તિ સ્ટેપિંગ સ્ટોન નથી. મહાપ્રભુજી કહે છે તમારે માથા ઉપર પધરાવવાની છે, તમારે મૂર્તિના માથા ઉપર પગ નથી મૂકવાનું. એટલે આપણે ત્યાં બહુ એક પેલી ડિસિપ્લિન આપવામાં આવી છે કે તમારે મૂર્તિ, તમારે જે સેવ્ય સ્વરૂપ હોય તેને તમારે કદી એમ નહીં કહેવાનું કે મારો સેવ્ય સ્વરૂપ છે અથવા મારું સ્ટેપિંગ સ્ટોન છે, કે મારા ધ્યાન ચિત્તને એકાગ્ર કરવા માટેનું એક ટપકું છે. અને એ ટપકું એક જુદી વસ્તુ છે. એકાગ્ર મેસમરિઝમની પ્રેક્ટિસ કરવા માટે આપણે એક ટપકું લગાડી દઈએ, ધ્યાન એકાગ્ર થયું પછી તે ટપકાને જોઈએ નહીં. મૂર્તિ ને આપણે તે રીતે ટ્રીટ નથી કરતા, કેમ કે પરમાત્મા ને ભક્તિ યોગ થી વલોવણ કરીને આપણે સ્વરૂપ ને પ્રકટ કર્યું છે. જ્ઞાનાનંદાત્મકો વિષ્ણુ યત્ર તિષ્ઠત ચિંત્યકૃત, આપણી એવી ભાવના છે કે એ પૃષ્ઠ એ ત્યાં અનુપસ્થિત છે એવું આપણે માનતા નથી, આપણે એને સ્ટેપિંગ સ્ટોન માનતા નથી, આપણે એને એમ સમજીએ છીએ કે ના આ તો માથા મારા માથા ઉપર બિરાજેલું સ્વરૂપ છે. એટલે એ માથા ઉપર બિરાજેલું સ્વરૂપ છે એ ભાવ તમને સમજ જ નહીં આવે જ્યાં સુધી તમને પરમાત્માનું કન્સેપ્ટ ક્લિયર નહીં થાય. ગીતામાં તમને એમ જ લાગતું રહેશે કે અંતે છે તો પેલું એક ધ્યાન કરવા માટે ને મૂર્તિ તમે પૂજી રહ્યા છો. ઘણા લોકો કહે છે તે તો ઠીક, પણ હવે પુષ્ટિ માર્ગીઓ આગળ વધવું જોઈએ, એ મૂર્તિને બહાર કાઢો, એને ચોમેર જગતમાં ફેલાવી દો. પણ સમજો, તમે પુષ્ટિ માર્ગને સમજ્યા વગર પુષ્ટિ માર્ગને ઉપદેશ આપશો તો પુષ્ટિ માર્ગને બિચારાનું ભલું નહીં થાય અને તમારું એ ભલું નહીં થાય. યોન્યથા સંતમ આત્માનમ અન્યથા પ્રતિપદ્યતે કિંતેન નકૃતમ પાપમ ચૌરે નાત્મા પહારીણા. શાસ્ત્ર કહે છે કે તમારે સાવધાની રાખવી જોઈએ. સમજો તો તે ગરીબને રોગ શું છે, તેને નિદાન શું કરવો, ભલતા માણસને ભલતી ઔષધિ આપી દેવી, એ કઈ વિવેક નથી. ચિકિત્સાનો વિવેક એમાં રહેલો છે કે આપણે ત્યાં એમ નથી સમજતા આપણે કે આ મૂર્તિ છે, આપણે એમ સમજીએ છીએ કે ના પરમાત્મા જેનામાં દરેક નામ રૂપ સૂક્ષ્મ રૂપે રહેલું છે તેને ભક્તિ થકી જો વલોવણ કરશો તો તે ત્યાં પ્રકટ થશે, અને ભક્તિ થકી જો વલોવણ તમે નહીં કરો તો તે ત્યાં પ્રકટ નહીં થાય. તેથી જ આગળ જઈને ભગવાન કહે છે અવજાનંતિ માં મૂઢા માનુષિમ તનુમાશ્રિતમ પરમ ભાવ અજાનંતો મમ ભૂત મહેશ્વરમ મોઘાશા મોઘ કર્માણો મોઘ જ્ઞાના વિચેતસ રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિ મોહિનીમ શ્રિતા. ચૂકે છે કે મેં જે માનુષ તનુ ધારણ કર્યું તે ધારણ કર્યું એટલે લોકો મને એમ સમજે છે કે અત્યારે બીજા માણસ હતા તેવો એક આ એક માણસ છે. અરે પણ હું કહું છું કે હું બ્રહ્મ છું. અચ્છા અચ્છા, તું પણ અહમ બ્રહ્માસ્મી ની ઉપાસના કરતો હશે. બોલે, ઘણા ગુરુજીઓ બોલે છે કે હું બ્રહ્મ છું, પણ હું બ્રહ્મ છું બોલવાનું મતલબ શું? એમ બધા બોલે, એમ તમે બોલતા હશો રથ ઉપર બેસીને કે હું બ્રહ્મ છું. એવું નથી. ભગવાન કે છે મોઘાશા મોઘ કર્માણો, આવું જયારે તમે મારા રૂપને સમજશો એટલે જ્ઞાન થકી ભક્તિ થકી કર્મ થકી જ્યાં મારું વલોવણ કરીને માખણ જેવું સઘન સ્વરૂપ પ્રકટ થયું તેને જો તમે એમ સમજો કે આ ખાલી સ્ટેપિંગ સ્ટોન છે તો ભગવાન એને કહે છે કે તમે મોઘાશા છો, તમારી આશા વ્યર્થ છે આગળ વધવાની. મોઘ કર્માણો, તમારો એ આધિદૈવિક દિશામાં આગળ વધવાના કર્મો બધા વ્યર્થ છે. મોઘ જ્ઞાના, તમે જે જ્ઞાન મેળવ્યું પરમાત્માનું તે જ્ઞાન તમારું વ્યર્થ છે, નકામું જ્ઞાન છે. શા માટે નકામું જ્ઞાન છે? કે તમે જ્ઞાન મેળવ્યું પણ તમે જ્ઞાન યોગી નથી, તમે હજી પરમાત્માને ઓળખી નથી શક્યા. પરમાત્માના એક પાસાને તમે જાણો છો અંધહસ્તી ન્યાય. અંધહસ્તી ન્યાયમાં એમ કહેવાય ને કે બેચારા આંગલા ભેગા થયા અને હાથીને કોઈએ પગ પકડ્યો, કોઈએ કાન પકડ્યો, કોઈએ સૂંડ પકડી, કોઈએ પૂછડું પકડ્યું, અને બધાને એમ થયું જે એકને હાથમાં જેને સૂંડ આવી તેને લાગ્યું કે આ તો મોટો અજગર જેવો હાથી છે, જેને હાથમાં પગ આવ્યું એને લાગ્યું કે ના ના ખોટી વાત થંભા જેવો હાથી છે, કોઈકના હાથમાં કાન આવ્યું એને કહ્યું ના ના તમે બધા ખોટું બોલો છો તૂપડા જેવો હાથી છે. હવે એમના હાથમાં જે અંગ આવ્યો તે અંગનો ડિસ્ક્રિપ્શન ખોટો નથી કરી રહ્યા, તે અંગનો ડિસ્ક્રિપ્શન સાચો છે, પણ જો જીદ પકડીને બેસે કે પરમાત્મા એવો જ તો વાત ખોટી થઈ જાય છે. હું જીદ પકડીને બેસું કે પરમાત્મા ભગવાન જ છે તો વાત ખોટી, પરમાત્મા ખુદા પણ હોઈ શકે, આપણને સાવચેતી રાખવી જોઈએ. હું જીદ પકડીને બેસું કે પરમાત્મા બાળક જ છે તો વાત ખોટી, પરમાત્મા જે છે તે પિતા પણ હોઈ શકે છે. તમેવ માતા છે પિતા ત્વમેવ, તમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, તમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, તમેવ સર્વમ મમ દેવ દેવ. પરમાત્મા દરેક રૂપ ધારણ કરી શકે છે અને દરેક રૂપ ધારણ કરેલો રૂપ પરમાત્માનો સાચો રૂપ છે. એ વાત જો આપણને સમજમાં આવે તો ભક્તિની શરૂઆત થશે, નહીં તો ભક્તિની શરૂઆત નહીં થાય, જ્ઞાનની શરૂઆત નહીં થાય. એટલે જ્ઞાન યોગની શરૂઆત નહીં થાય, કદાચ જ્ઞાન તમને મળી જશે પણ જ્ઞાન યોગ નહીં કહેવાય. જ્ઞાની ભ્યોપી મતો ધિક, એ જે ભગવાન કહે છે કે તારે જ્ઞાની નથી થવું, તારે જ્ઞાન યોગી થવું છે. જ્ઞાની એટલે તો આપણે ફિઝિક્સ પઢીએ, એસ્ટ્રોનોમી પઢીએ, કઈ કેમિસ્ટ્રી પઢીએ તો જ્ઞાની થઈ જઈએ, પણ જ્ઞાન યોગી એટલે શું? કે પરમાત્માનું રહસ્ય સમજીએ, એમાં પરમાત્માની અભિવ્યક્તિ સમજીએ તો જ્ઞાન યોગી કહેવાઈએ. ભક્તિ કરીએ એટલે શું? કે જે મળી એક સુપાડીને, આપણે ગણપતિ સડેલી સુપાડીને ગણપતિ માવા આવ્યા, અમે સ્થાપ્યા, અમે પૂજ્યા, અમે, અને મેં ઘણા ઠેકાણે જોયું છે વિવાહની વખતે કે પેલા આજકાલ પહેલા તો જમીન ઉપર બેસતા લોકો, જમીન ઉપર બેસતા ને પૂજન કરતા. હવે તો લોકોમાં બધું ઇન્સ્ટન્ટ આવી ગયું, એટલે પેલા ગણપતિજી બિચારા ઊંટની પાછળ વરરાજાના બિરાજા હોય સુપાડી રૂપે, એ કુર્સી ઉપર બેસે. ગોર મહારાજ કે ચાલો પૂજન કરો, એટલે પેલા જોતો હોય ને વરરાજા કદાચ પેલી કન્યાને જોતો હશે તે વખતે. ગણપતિ માવામી સ્થાપ્યામી પૂજ્યામી નમસ્ કરો, પણ નમસ્કાર કોને કરી રહ્યો છે? જોઈ તો ત્યારે હશે તું, ગણપતિ ને તો નમસ્કાર કરતો નથી. આ કર્મ આવા આપણે કરતા હશું, તે કર્મ યોગ નથી હો. કર્મ યોગ એટલે દેવતાને બોલાવે છે તે બાપડાને એટલું તો રિસ્પેક્ટ આપો કે તમારા બૂટની પાસે એને નહીં બેસાડો. આપણે હિન્દુઓ બધા એવું કામ કરીએ પછી કહે કે ના ના, હિન્દુ ધર્મ જેવો મહાન ધર્મ વિશ્વમાં કોઈ નથી. વિશ્વમાં ધર્મ થવાની યોગ્યતા, વિશ્વ ધર્મ થવાની યોગ્યતા કોઈ ધર્મમાં હોય તો હિન્દુ ધર્મમાં છે. ખરી વાત છે, કેમ કે આપણે માણસો છીએ અને હિન્દુ ધર્મ માણસોનો ધર્મ છે. ભગવાન કરે કે હિન્દુ ધર્મ ગધેડાઓનો ધર્મ થાય તો બહુ લાભ થયો હોત. આવું આપણે આપણા દેવતાઓનું અપમાન ન કર્યું હોત, આપણે શ્રીનાથજીનું ચિત્ર છપાવીએ. હું ઘણી વખતે જોઉં છું શ્રીનાથજીનું કેલેન્ડરમાં ચિત્ર છપાય, છાપીને પેલો ફેંકી દે કચરામાં પડ્યો હોય, એમાં ચૂકે લોકો છાપે, કેમ કે આપણે માણસ છીએ. આપણા દેવતાનો આવો અનાદર કરવો એ આપણે ન કરીએ તો ગધેડો પોતાના દેવનો અનાદર ક્યારે કરવાનો હતો? આવા સિદ્ધ પુરુષો આપણે છીએ અને પછી આપણને અભિમાન જાગે કે ના, અમે શું, અમે મહાન ભક્ત, અમારો ધર્મ એટલે શું કેવું? બીજા બધા ધર્મો લોઅર કેટેગરી ના, હિન્દુ ધર્મ વૈશ્વિક ધર્મ છે. શેનો વૈશ્વિક ધર્મ છે? માણસોનો ધર્મ છે. મેન ઇઝ રેશનલ એનિમલ, પણ રેશનાલિટી ખતમ થઈ તેથી એનિમલોનો ધર્મ રહી ગયો એવું લાગે છે. આમાં કઈ જાતની રેશનાલિટી આપણી, પણ માનીએ નહીં ને આપણે. તેથી ભગવાન કે છે મોઘાશા મોઘ કર્માણા મોઘ જ્ઞાના વિચેત રાક્ષસી આસુરિંચે ઇવ પ્રકૃતિ મોહિનિંશિતા. જે તમારે પૂજ્ય રૂપે જેને તમે પધરાવો છો એને તમે બૂટ ઉપર પાસે પધરાવો છો, તમે જેની પ્રાર્થના કરો છો તેને તમે આવી રીતે પ્રાર્થના કરો છો. મને કહેતા હતા કે તમે એવા માતા છો, એટલે માધવબાગમાં બૂટ નીચે જ મૂક્યા એટલે તમે એવા માતા છો પિતા, તમે વખતે ભાઈ. અને પેલું ટર્ન બાય ટર્ન ચાલે તો એક દિવસો મેં વિચાર કરીને જો કે એને ટર્ન બાય ટર્ન કરીને જોઉં તો શું થાય? તો તમે એવા માતા છે પિતા તમે એવા, એટલે માં તો આ ને બાપ આ થાય. તમે એવા બંધુષ્ય સખા તમે એવા, તમે એવા વિદ્યા દ્રવિડમ તમે એવા, તમે એવા સર્વ મમ દેવ દેવ. દેવદેવ નું ટર્ન તેના ઠેકાણે આના પાછળ આવી જાય. એવી પંચાયત આપણે કરતા હોઈએ છીએ કેમ કે આપણે માણસ છીએ. માણસ છે, માણસ કેટલો માન છે. મહાભારતમાં કહે છે ન માનુષાત શ્રેષ્ઠ ધર્મ કિંચિત, માણસ થી શ્રેષ્ઠ કોઈ પ્રાણી ભગવાનને પેદા નથી કર્યો, તેથી તમે એવો સર્વમ મમ દેવ દેવ થાય એવો આપણો વિલક્ષણ મહાત્મ્ય. પણ ભગવાન કે છે મોઘાશા મોઘ કર્માણો મોઘ જ્ઞાન વિચેત રાક્ષસી આસુરિંચ પ્રકૃતિ મોહિનિંશિતા. આજે એટલું જ. તારીખ 11/4/82 શ્રી વલ્લભ સદન હોલ ખાતે પૂજ્યપાદ ગોસ્વામી શ્રી શ્યામ બાબા નું પ્રવચન. જયતિ શ્રી વલ્લભાર્યો, જયતિ શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુ શ્રીમાન પુરુષોત્તમશ્ચ તૈશ્ચ નિર્દિષ્ટા પુષ્ટિ પદ્ધતિ જયતિ. અવજાનંતિ માં મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમજાનંતો મમ ભૂતમહેશ્વરમ મોઘાશા મોઘકર્માણો મોઘજ્ઞાના વિચેતસ રાક્ષસી માતુરિંચૈવ પ્રકૃતિમ મોહિનીમ શ્રિતા. મહાત્મનસ્તુ માં પાર્થ, દેવીમ પ્રકૃતિમાશ્રિતા ભજંત્યનન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિમવ્યયમ સતતમ કીર્તયંતો માં યતંતશ્ચ દૃઢવ્રતા નમસ્યંતશ્ચ માં ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. જાનમ વિજ્ઞાન